શ્રીમદ્ ભાગવત 11મો સ્કંદ 29મો અધ્યાય. ભાગવત ધર્મનું નિરૂપણ અને ઉદ્ધવજીનું બદ્રિકાશ્રમમાં જવું. ઉદ્ધવજીએ કહ્યું, હે અચ્યુત, જેણે પોતાનું મન વશ કર્યું નથી તેના માટે આપે કહેલી આ યોગ સાધનાને હું અત્યંત દુષ્કર સમજું છું. તેથી હવે આપ એવું કોઈ સહેલું અને સુગમ સાધન બતાવો કે જેનાથી મનુષ્ય અનાયાસે જ પરમપદને પ્રાપ્ત થઈ શકે. હે કમળનયન, આપ જાણો જ છો કે આપને પ્રાપ્ત કરવા માટે મોટા ભાગના યોગીઓ જ્યારે તેમના મનને એકાગ્ર કરવા લાગે છે ત્યારે વારંવાર પ્રયત્ન કરવા છતાં પણ મનને વશ કરવામાં સફળ થતા નથી અને છેવટે હારી જાય છે. આ રીતે આપની પ્રાપ્તિ ન થઈ શકવાને કારણે દુઃખ જ ભોગવે છે. આવા દુઃખોથી નિવૃત્ત થવાનો શું ઉપાય છે તે કહેવાની કૃપા કરો. હે કમળનયન, હે વિશ્વેશ્વર, આપના ચરણ કમળ આનંદની વૃષ્ટિ કરનારા છે અને આપના અનન્ય પ્રેમી ભક્તો આ ચરણોની શરણાગતિ લે છે. પરંતુ જેઓ યોગ અને કર્મોથી પોતાને શ્રેષ્ઠ માનતા હોય છે એવા લોકોની બુદ્ધિ આપની માયાથી મોહિત થઈ જવાથી આપનો આશ્રય લેતા નથી. હે અચ્યુત, આપ સર્વ જગતના હિતેશી સુહૃદ છો. આપ આપના અનન્ય શરણાગત ભક્તોને અપનાવી લો છો, તેમને આપના સ્વરૂપનું દાન આપી દો છો. એટલું જ નહીં, તેમના સેવક બની જાઓ છો. દાખલા તરીકે જેમ બલિરાજાને ત્યાં આપ દ્વારપાળ બની ગયા, જ નરસિંહ મહેતાનું આપે ક્યું કાર્ય કર્યું નથી, વગેરે વગેરે. જોકે આપ બધા લોકપાલોના અધીશ્વર છો. બ્રહ્મા વગેરે લોકેશ્વરો આપને ભક્તિપૂર્વક પ્રણામ કરે છે. તેઓ આપની ચરણ પાદુકાઓ મૂકવાની પીઠિકાને પોતાના મુગટોના અગ્રભાગથી શ્રદ્ધા પ્રેમપૂર્વક સાષ્ટાંગ પ્રણામ કરે છે. આટલા મહાન હોવા છતાં પણ આપે રામા અવતાર વખતે પ્રેમવશ થઈને વાનરોની સાથે મિત્રતા કરી, એ કોઈ આપના માટે આશ્ચર્યની વાત નથી, કારણ કે આપને તો ભક્તિ જ પ્રિય છે. હે પ્રભુ, આપ સર્વના પ્રિયતમ સ્વામી અને આત્મા છો. આપ આપના અનન્ય શરણાગતોને સર્વ કાંઈ આપી દો છો. આપે આપના ભક્તોના જે અદ્ભુત કામો કર્યા છે તે જાણીને એવો કોણ હશે જે કોઈ ભૌતિક સુખ માટે આપની ઉપાસના કરશે, કારણ કે ભૌતિક સુખો તો આપની વિસ્મૃતિ કરાવનારા છે. અમે તો આપના ચરણોની રજના ઉપાસક છીએ, તેથી અમારા માટે શું દુર્લભ છે. હે ઈશ, અમારા મનમાં આપના દ્વારા કરાયેલા ઉપકારોનું વારંવાર સ્મરણ થઈ રહ્યું છે. આ દેવોને પણ દુર્લભ એવું મનુષ્ય શરીર અમને ફક્ત આપની કૃપાથી જ મળ્યું છે. આપની આ અપાર અનુકંપાનું વારંવાર સ્મરણ કરતા કરતા અમારા હૃદયમાં પરમાનંદની ભરતી આવી રહી છે. આપની કૃપા એટલી બધી છે કે તેનું અમે અનુમાન પણ કરી શકતા નથી. જો બ્રહ્માજીનું આયુષ્ય મળી જાય તો પણ અમે આપના ઉપકારોનો બદલો ચૂકવી શકીએ એમ નથી. મનુષ્યની અંદર અને બહાર જે પણ અમંગળો છે તેમનું નિવારણ કરી મંગળ કરવા માટે બહારથી આચાર્ય રૂપે આપ જ જ્ઞાનનો ઉપદેશ કરો છો અને અંતર્યામી રૂપે પોતાને અંતરાત્માના રૂપમાં પ્રગટ કરીને તેમનું અજ્ઞાન પણ આપ જ હરી લો છો. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, ભગવાન શ્રીકૃષ્ણ બ્રહ્માદિ ઈશ્વરોના પણ ઈશ્વર છે. તેઓ પોતાની શક્તિથી સત્વ રજ વગેરે ગુણો દ્વારા બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર રૂપ ધારણ કરે છે. આ જગતની ઉત્પત્તિ આદિ એમની ક્રીડા માત્ર છે. ઉદ્ધવજીએ અનુરાગથી ઉભરાતા ચિત્તે તેમને આ પ્રમાણે પ્રશ્ન કર્યો ત્યારે તેમણે મંદ મંદ હાસ્યથી ખૂબ જ પ્રેમપૂર્વક આ પ્રમાણે કહ્યું. શ્રી ભગવાને કહ્યું, પ્રિય ઉદ્ધવ, તમારી અનુરાગ ભરી વાણીથી મને ખૂબ આનંદ થયો છે. હું તમને પોતાના તે મંગલમય ભાગવત ધર્મનો ઉપદેશ આપું છું, જેનું શ્રદ્ધાપૂર્વક આચરણ કરીને મનુષ્ય સંસાર રૂપ દુર્જય મૃત્યુને અનાયાસે જીતી લે છે. ઉદ્ધવજી, મારા ભક્તે તેના બધા કર્મો મારા માટે જ કરવા અને તે કર્મો કરતા કરતા મારું સતત અનુસંધાન વધારવું. આથી થોડા જ સમયમાં તેનું મન અને ચિત્ત મને સમર્પિત થઈ જશે. તેનું મન અને આત્મા મારા ધર્મમાં જ પ્રીતિ કરવા લાગશે. મારા ભક્તે સાધુ પુરુષો જે પવિત્ર સ્થાનમાં નિવાસ કરે છે ત્યાં રહેવું અને દેવો અસુરો અથવા મનુષ્યોમાં જે મારા અનન્ય ભક્ત હોય તેમના આચરણોનું અનુકરણ કરવું. પર્વના પ્રસંગે બધા સાથે મળીને અથવા એકલા જ નૃત્ય ગાન વાદ્ય વગેરે રાજોચિત ઠાઠથી યાત્રા વગેરે મહોત્સવો કરવા. શુદ્ધ અંતઃકરણ વાળો પુરુષ આકાશ જેવા અંદર બહાર પરિપૂર્ણ અને આવરણ રહિત મુજ પરમાત્માને જ સમસ્ત પ્રાણીઓમાં અને પોતાના હૃદયમાં સ્થિત જુએ. નિર્મળ બુદ્ધિના ઉદ્ધવજી, જે સાધક કેવળ આ જ્ઞાન દ્રષ્ટિનો આશ્રય લઈને સંપૂર્ણ પ્રાણીઓ અને પદાર્થોમાં મારું દર્શન કરે છે અને તેમને મારું જ સ્વરૂપ માનીને તેમનો સત્કાર કરે છે તથા બ્રાહ્મણ કે ચાંડાળમાં, ચોર અને બ્રાહ્મણ ભક્તમાં, સૂર્ય અને ચિનગારીમાં તથા દયાળુ અને ક્રૂરમાં સર્વત્ર સમાન દ્રષ્ટિ રાખે છે તેને ખરો જ્ઞાની સમજવો જોઈએ. જ્યારે આ પ્રકારે બધા જ પ્રાણીઓમાં મારી જ ભાવના કરવામાં આવે છે ત્યારે થોડા જ દિવસોમાં સાધકના ચિત્તમાં સ્પર્ધા, ઈર્ષા, તિરસ્કાર અને અહંકાર વગેરે દોષો દૂર થઈ જાય છે. પોતાના જ લોકો જો મજાક કરે તો તેમની પરવા ન કરવી, લોકલાજને છોડી દેવી અને કૂતરું, ચાંડાળ, ગાય અને ગધેડામાં તથા પોતાનામાં પણ દેહ બુદ્ધિ છોડીને બધામાં એક પરમાત્મા જ બિરાજી રહ્યા છે. આવી ભાવનાથી બધાને સાષ્ટાંગ પ્રણામ કરવા. જ્યાં સુધી સમસ્ત પ્રાણીઓમાં મારી ભાવના ભગવદ્ ભાવ થાય નહીં ત્યાં સુધી આ પ્રમાણે મન, વાણી અને શરીરના બધા સંકલ્પો અને કર્મો દ્વારા મારી ઉપાસના કરતા રહેવું. ઉદ્ધવજી, જ્યારે આ પ્રમાણે સર્વત્ર આત્મબુદ્ધિ બ્રહ્મ બુદ્ધિનો અભ્યાસ કરવામાં આવે છે ત્યારે થોડા જ દિવસમાં તેને જ્ઞાન પ્રાપ્ત થાય છે અને તેને સર્વમાં પરમાત્મા દેખાવા લાગે છે. આવી બ્રહ્મ દ્રષ્ટિ થઈ જતા બધા સંશયો આપમેળે નિવૃત્ત થઈ જાય છે અને આ રીતે તેને મારો સાક્ષાત્કાર થતા તે સંસારથી ઉપરામ થઈ જાય છે. મારી પ્રાપ્તિના સાધનોમાં સર્વથી શ્રેષ્ઠ સાધન એ જ છે કે સમસ્ત પ્રાણીઓ અને પદાર્થોમાં મન, વાણી અને શરીરની સમસ્ત વૃત્તિઓથી મારી જ ભાવના કરવી. ઉદ્ધવજી, આજ મારો પોતાનો ભાગવત ધર્મ છે. આ ધર્મનો એકવાર આરંભ કરી દેવાથી પછી કોઈ પ્રકારની ન્યૂનતા રહી જાય તો પણ તે ધર્મનો નાશ થતો નથી, કારણ કે આ નિષ્કામ ધર્મ છે અને સ્વયં મેં જ આ ધર્મને નિર્ગુણ હોવાથી સર્વોત્તમ માન્યો છે. ઉદ્ધવજી, ભાગવત ધર્મમાં ત્રુટી રહેવાની તો વાત દૂર રહી. જો આ ધર્મનું આચરણ કરનાર સાધક ભય શોકના અવસરે થનારી ભાવના, રડવું, કૂટવું, ભાગી જવું જેવા નિરર્થક કર્મો પણ નિષ્કામ ભાવે મને સમર્પિત કરી દે તો તે પણ મારી પ્રસન્નતાને કારણે ધર્મ બની જાય છે. બુદ્ધિમાનોની બુદ્ધિમત્તા અને આત્મિક આત્મજ્ઞાનીઓનું જ્ઞાન એમાં છે કે તેઓ અસત્ય અને વિનાશી એવા શરીરથી સત્ય અને અમૃત સ્વરૂપ મુજ પરમાત્માને પ્રાપ્ત કરી લે. ઉદ્ધવજી, આ સંપૂર્ણ બ્રહ્મ વિદ્યાનું રહસ્ય મેં સંક્ષેપમાં અને વિસ્તારથી તમને કહ્યું છે. આ રહસ્યને સમજવું દેવો માટે પણ ખૂબ કઠણ છે. મેં સારી રીતે સ્પષ્ટ અને યુક્તિપૂર્વક જ્ઞાનનું વર્ણન જે રીતે વારંવાર કર્યું છે તેના મર્મને જે સમજી લે છે તેના હૃદયની સંશય ગ્રંથિઓ છિન્ન ભિન્ન થઈ જાય છે અને તે મુક્ત થઈ જાય છે. મેં તમારા પ્રશ્નનો સારી પેઠે ખુલાસો કરી દીધો. જે લોકો આપણી આ પ્રશ્નોત્તરી રૂપે થયેલા સંવાદને ધ્યાનથી હૃદયસ્થ કરશે તે વેદોના પણ પરમ રહસ્ય સનાતન પરબ્રહ્મને પ્રાપ્ત કરી લેશે. જે પુરુષ મારા ભક્તોને તમારો અને મારો આ સંવાદ સારી રીતે સમજાવશે તે જ્ઞાનદાતાને હું પ્રસન્ન થઈ મારું સ્વરૂપ પણ આપી દઈશ, તેને આત્મજ્ઞાન કરાવી દઈશ. ઉદ્ધવજી, તમારો અને મારો સંવાદ સ્વયં તો પવિત્ર છે જ, બીજાને પણ પવિત્ર કરવાવાળો છે. જે દરરોજ આ સંવાદનો પાઠ કરશે અને બીજાને સંભળાવશે, તે આ જ્ઞાન દીપ દ્વારા બીજાને મારું દર્શન કરાવવાને કારણે પવિત્ર બની જશે. જે કોઈ એકાગ્ર ચિત્તે આ સંવાદને શ્રદ્ધાપૂર્વક નિત્ય સાંભળશે તેને મારી પરાભક્તિ પ્રાપ્ત થશે અને તે કર્મ બંધનથી મુક્ત થઈ જશે. પ્રિય સખા, તમે સારી રીતે બ્રહ્મનું સ્વરૂપ સમજી લીધું ને, અને તમારા ચિત્તને મોહ, તમારા ચિત્તનો મોહ અને શોક તો દૂર થઈ ગયો ને. તમે આ સંવાદ દંભી નાસ્તિક સઠ અશ્રદ્ધાળુ ભક્તિહીન અને ઉદ્ધત મનુષ્યને ક્યારેય કહેશો નહીં. જે લોકો આવા દોષ રહિત હોય, બ્રાહ્મણ ભક્ત હોય, પ્રેમી હોય, સાધુ સ્વભાવના હોય અને જેમનું ચરિત્ર પવિત્ર હોય તેને આ પ્રસંગ સંભળાવવો જોઈએ. જો શુદ્ર અને સ્ત્રી પણ મારા પ્રતિ પ્રેમ અને શ્રદ્ધા ભક્તિ રાખતા હોય તો તેમને પણ આનો ઉપદેશ કરવો જોઈએ. જેમ દિવ્ય અમૃત પાન કરવાથી કશું જ પાન કરવાનું શેષ રહેતું નથી, તેવી જ રીતે આ જ્ઞાનને જાણી લીધા પછી જિજ્ઞાસુ માટે બીજું કશું પણ જાણવાનું શેષ રહેતું નથી. પ્રિય ઉદ્ધવ, મનુષ્યને જ્ઞાનથી મોક્ષ, કર્મોથી ધર્મ, યોગથી ઐશ્વર્ય, ખેતી વેપાર વગેરેથી ધન અને રાજનીતિ વગેરેથી જે ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે તે ચારે પ્રકારનો પુરુષાર્થ તમારા જેવા ભક્તો માટે તો હું જ છું. મનુષ્ય જ્યારે બધા કર્મો મને અર્પી દે, બધા કર્મો મને અર્પી દે છે, મારા અનન્ય શરણે થઈ જાય છે અને તેની બધી જ ક્રિયાઓ મારા માટે જ થાય છે, ત્યારે તેના બધા વ્યવહાર મારી સાથે જ થાય છે. તે મને અત્યંત પ્રિય હોય છે, પછી હું પણ તેના માટે શું શું કરું એવું વિચારતો રહું છું. તેનું પ્રિય કરવાની પ્રબળ ઉત્કંઠા રહે છે. આવો ભક્ત અમૃત તત્વને પ્રાપ્ત થઈ અમારું આત્મ સ્વરૂપ થઈ જાય છે. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, હવે ઉદ્ધવજી યોગ માર્ગનો સંપૂર્ણ ઉપદેશ પ્રાપ્ત કરી ચૂક્યા. ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળીને તેમના આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા. વિહવળ થઈને તેમનું ગળું રૂંધાઈ ગયું. તેઓ ચૂપચાપ હાથ જોડી રહ્યા, મુખથી કાંઈ બોલી શક્યા નહીં. તેમનું ચિત્ત પ્રેમના આવેશમાં વિહવળ થઈ રહ્યું હતું. તેમણે ધૈર્યથી મનને રોક્યું અને પોતાને પરમ ભાગ્યશાળી સમજીને યદુવંશ શિરોમણિ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં મસ્તક મૂકી પ્રણામ કર્યા તથા હાથ જોડીને તેમની પ્રાર્થના કરી. ઉદ્ધવજીએ કહ્યું, હે બ્રહ્માના પણ આદિ, મેં જે મહાન મોહરૂપી અંધકારનો આશ્રય લીધો હતો તે આપે આપની જ્ઞાન દ્રષ્ટિથી દૂર કરી દીધો, અર્થાત તે સદાને માટે ભાગી ગયો. ખરેખર જે અગ્નિ પાસે જાય છે તેને શું ઠંડી, અંધકાર અને તેના દ્વારા ઉત્પન્ન થતો ભય ઊભો રહી શકે? કદાપિ નહીં. ભગવાન, આપે દયાથી દ્રવિત થઈને જ આપના સેવક એવા મને વિજ્ઞાન રૂપી દીપકનું દાન કર્યું છે. આપે મારા પર અત્યંત અનુગ્રહ વરસાવ્યો છે. એવો કોણ હશે જ હશે જે આપના ઉપકારોને અને આપની અપાર કૃપાનો અનુભવ કર્યા પછી આપના ચરણ કમળને છોડીને અન્યનો આશ્રય લેશે? આપે જ સૃષ્ટિ વિસ્તાર માટે આપની મોહરૂપી માયાથી સ્નેહ સંબંધીઓની વચ્ચે કાપી ન શકાય તેવો સ્નેહ પાસ રચ્યો છે. તે મોહ પાસે મને દાસાર વૃષ્ણી અંધક અને સાત્વત વંશી યાદવો સાથે બાંધી દીધો હતો. આજે આપે જ આત્મબોધની તીક્ષ્ણ તલવારથી મારા તે બંધનને કૃપાપૂર્વક કાપી નાખ્યું છે. હે મહાયોગેશ્વર, આપને મારા નમસ્કાર છે. હવે આપ કૃપા કરીને મુજ શરણે આવેલાને એવી આજ્ઞા આપો જેથી આપના ચરણોમાં મારી અનન્ય ભક્તિ રહે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, ઉદ્ધવજી હવે તમે કૃપા કરીને મારી આજ્ઞાથી બદ્રિકાશ્રમ ચાલ્યા જાઓ. તે મારો જ આશ્રમ છે. ત્યાં મારા ચરણકમળમાંથી નીકળેલા ગંગાજીમાં સ્નાન પાન કરવાથી તમે પવિત્ર થઈ જશો. ભગવતી અલકનંદાના દર્શન માત્રથી તમારા બધા પાપ તાપ નષ્ટ થઈ જશે. અલકનંદાનો પ્રવાહ ખૂબ વેગીલો છે, તેમાં સ્નાન ન કરવું જોઈએ, ફક્ત દર્શનનું જ વિધાન છે. પ્રિય ઉદ્ધવ, ત્યાં નિવાસ દરમિયાન શરીર પર વલકલ પહેરી વનના કંદમૂળ ફળ ખાઈ કોઈ પણ પ્રકારના ભોગની ઈચ્છાથી નિવૃત્ત થઈને નિસ્પૃહ વૃત્તિથી નિજાનંદમાં મગ્ન રહેજો. ઠંડી ગરમી સુખ દુઃખના સમગ્ર દ્વંદોને સહન કરજો. સરળ સ્વભાવ અપનાવી ઇન્દ્રિયો ઉપર સંપૂર્ણ સંયમ રાખજો, ચિત્તને શાંત રાખજો. મેં તમને જે જ્ઞાન આપ્યું છે તેનું એકાંતમાં ખૂબ ચિંતન કરજો. પોતાની વાણી અને ચિત્ત મારામાં જોડી રાખજો અને મેં બતાવેલું ભાગવત ધર્મ પરાયણ જીવન જીવજો. છેવટે તમે ત્રણ ગુણોથી સંબંધિત તમામ ગતિઓને પાર કરીને તેનાથી પર એવા મારા પરમાર્થ સ્વરૂપમાં ભળી જશો. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપનું જ્ઞાન સંસારના તમામ ભેદ ભ્રમને નષ્ટ કરી દે છે. જ્યારે ભગવાને સ્વયં ઉદ્ધવજીના ઉપદેશ આપ્યો ત્યારે ઉદ્ધવજીએ ભગવાનની પ્રદક્ષિણા કરી અને તેમના ચરણોમાં મસ્તક ટેકવી દીધું. એમાં સંદેહ નથી કે ઉદ્ધવજી સંયોગ વિયોગથી થનારા સુખ દુઃખના દ્વંદોથી પર હતા, કારણ કે તેઓ ભગવાનના દ્વંદ ચરણોનું શરણ લઈ ચૂક્યા હતા. તેમ છતાં ત્યાંથી નીકળતી વખતે તેમનું ચિત્ત પ્રેમાવેશથી ભરાઈ ગયું ને તેમના નેત્રોમાંથી નીકળેલી અશ્રુધારાએ ભગવાનના ચરણોને ભીંજવી નાખ્યા. પરીક્ષિત, ઉદ્ધવજી ભગવાનના ચરણકમળને છોડીને ત્યાંથી દૂર જવા ઈચ્છતા ન હતા, પરંતુ ભગવાનની આજ્ઞા જ હતી તેથી તેમને વિયોગથી બેચેન થઈ ખૂબ જ ભારે હૈયે જવું પડ્યું. જતા જતા તેમણે ભગવાનની ચરણ પાદુકાઓને પોતાના મસ્તક ઉપર ધારણ કરી લીધી અને વારંવાર પ્રણામ કરી તેઓ ત્યાંથી વિદાય થયા. ભગવાનના પરમ પ્રેમી ભક્ત ઉદ્ધવજી હૃદયમાં ભગવાનનું દિવ્ય સ્વરૂપ ધારણ કરીને બદ્રિકાશ્રમ પહોંચ્યા અને ત્યાં તેમણે તપસ્વી જીવન વ્યતીત કરી ભગવદ્ ગતિ પ્રાપ્ત કરી. ભગવાન શંકર વગેરે યોગેશ્વરો પણ સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોની સેવા કરતા રહે છે. તેમણે સ્વયં પોતાના શ્રીમુખથી તેમના પરમ પ્રિય ભક્ત ઉદ્ધવ માટે આ જ્ઞાનામૃત પીરસ્યું. આ ઉપદેશ જ્ઞાનમૃત રૂપી મહાસાગરનો સાર છે. જે શ્રદ્ધાપૂર્વક આનું સેવન કરશે તે તો મુક્ત થઈ જાય છે, તેના સંગથી સંપૂર્ણ જગત પણ મુક્ત થઈ જાય છે. પરીક્ષિત, જેમ ભ્રમર વિભિન્ન પુષ્પોમાંથી તેમનો સાર મધુ સંગ્રહ કરી લે છે, તે જ રીતે સ્વયં વેદોને પ્રકાશિત કરનાર ભગવાન શ્રી કૃષ્ણે તેમના ભક્તોને સંસાર સાગરથી મુક્ત કરાવવા માટે આ જ્ઞાન અને વિજ્ઞાનનો સાર અમૃતરૂપી સાગરમાંથી વલોવીને પોતાના સેવકોને આપ્યો છે. આવા તે ભગવાન શ્રી કૃષ્ણ જ પુરુષોત્તમ છે, સર્વશ્રેષ્ઠ છે, આદિ નારાયણ છે અને સર્વ જગતના મૂળ કારણ છે. તેમને હું વારંવાર પ્રણામ કરું છું. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યાયામ સંહિતાયામ એકાદશ સ્કંધે એકોન ત્રિંશયો અધ્યાય. અગિયારમા સ્કંધ અંતર્ગત 29મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.